શ્રી નારદ પુરાણ પૂર્વ ભાગ ભાગ પહેલો અધ્યાય 9 બલિ દ્વારા દેવતાઓનો પરાજય તથા અદિતિની તપસ્યા. નારદજીએ કહ્યું, હે ભાઈજી, જો હું તમારી કૃપાનો પાત્ર હોઉં તો ભગવાન વિષ્ણુના ચરણોના અગ્રભાગથી ગંગાજી પ્રગટ થયા એવું કહેવામાં આવે છે, તેમની ઉત્પત્તિની કથા મને સંભળાવો. શ્રી સનકજી બોલ્યા, હે નિષ્પાપ નારદજી, હું ગંગાની ઉત્પત્તિ વિશે કહું છું, સાંભળો. તે કથા વક્તા અને શ્રોતા બંનેને માટે પુણ્યપદ તથા સર્વ પાપોનો નાશ કરનારી છે. કશ્યપ નામના એક પ્રસિદ્ધ મુનિ થઈ ગયા. તેઓ જ ઇન્દ્રાદી દેવતાઓના જનક છે. દક્ષપુત્રી દીતિ અને અદિતિ આ બંને તેમની પત્નીઓ છે. અદિતિ દેવતાઓની માતા છે અને દીતિ દૈત્યોની જનની છે. હે બ્રહ્મન, તે બંનેના બે પુત્ર છે. તે હંમેશા એકબીજાને જીતવાની ઈચ્છા રાખે છે. દીતિનો પુત્ર આદિદૈત્ય હિરણ્યકશ્યપ બહુ બળવાન હતો. તેના પુત્ર પ્રહલાદ થયા. તેઓ દૈત્યોમાં બહુ મોટા સંત હતા. પ્રહલાદનો પુત્ર વિરોચન થયો, જે બ્રાહ્મણ ભક્ત હતો. વિરોચનનો પુત્ર બલિ થયા, જે અત્યંત તેજસ્વી અને પ્રતાપી હતા. હે મુને, બલિજ દૈત્યોના સેનાપતિ થયા. તેઓ બહુ મોટી સેના સાથે આ પૃથ્વીનું રાજ્ય કરતા હતા. સંપૂર્ણ પૃથ્વીને જીતીને સ્વર્ગને પણ જીતી લેવાનો વિચાર કરીને તેમણે યુદ્ધનો આરંભ કર્યો. તેમણે વિશાળ સેનાની સાથે દેવલોક પર આક્રમણ કર્યું. દેવશત્રુ બલિએ સ્વર્ગમાં જઈને સિંહ સમાન પરાક્રમી દૈત્યો દ્વારા ઇન્દ્રની રાજધાનીને ઘેરી લીધી. ત્યારે ઇન્દ્ર વગેરે દેવતા પણ યુદ્ધ માટે નગરમાંથી બહાર નીકળ્યા. ત્યાર પછી દેવો અને અસુરોનું ઘોર યુદ્ધ થયું. દૈત્યોએ દેવતાઓની સેના પર બાણોથી જડી વરસાવી દીધી. સામેથી દેવતાઓ પણ દૈત્યો પર પ્રહાર કરવા લાગ્યા. ત્યાર પછી દૈત્યો પણ દેવતાઓ પર નાના પ્રકારના શસ્ત્રો દ્વારા ઘાતક પ્રહાર કરવા લાગ્યા. પથ્થર, બિંદીપાલ, ખડગ, પરશુ, તોમર, પરિગ, શુરિકા, કુંત, ચક્ર, શંખ, મૂસળ, અંકુશ, હળ, પટીસ, શક્તિ, ઉપલ, સતગ્નિ, પાસ, થપ્પડ, મુક્કા, સૂળ, નાલિક, નારાજ, દૂરથી ફેંકવા યોગ્ય અન્ય અન્ય શસ્ત્ર તથા મદગરથી તેઓ દેવતાઓને મારવા લાગ્યા. રથ, અશ્વ, હાથી અને પાયદળથી ખીચોખીચ ભરેલું તે યુદ્ધ નિરંતર વધવા લાગ્યું. દેવતાઓએ પણ દૈત્યો પર અસ્ત્રો ચલાવ્યા. આ પ્રમાણે 1000 વર્ષ સુધી આ યુદ્ધ ચાલતું રહ્યું. અંતમાં દૈત્યોનો વિજય થયો અને દેવતાઓ પરાસ્ત થતા સ્વર્ગલોક છોડીને ભાગી ગયા. તેઓ મનુષ્યના રૂપમાં છુપાઈને પૃથ્વી પર વિચરવા લાગ્યા. વિરોચન કુમાર બલિ ભગવાન નારાયણનું શરણ લઈને અમોઘ ઐશ્વર્ય, અપાર લક્ષ્મી અને મહાન બળથી સંપન્ન થઈને ત્રિભુવનનું રાજ્ય ભોગવવા લાગ્યા. તેમણે ભગવાન વિષ્ણુની પ્રસન્નતા માટે અનેક અશ્વમેઘ યજ્ઞો કર્યા. બલિ સ્વર્ગમાં રહીને ઇન્દ્ર અને દિક્પાલ બંને પદોનો ઉપભોગ કરતા હતા. દેવ માતા અદિતિ પોતાના પુત્રોની આ દશા જોઈને બહુ દુઃખી થયા. તેમણે એવું વિચાર્યું કે હવે મારું અહીં રહેવું વ્યર્થ છે. તેઓ હિમાલય પર ચાલ્યા ગયા. ત્યાં ઇન્દ્ર માટે ઐશ્વર્ય અને દૈત્યોના પરાજયની ઈચ્છાથી તેઓ ભગવાન વિષ્ણુના ધ્યાનમાં તત્પર થઈને અત્યંત કઠોર તપસ્યા કરવા લાગ્યા. કેટલાક સમય સુધી તેઓ નિરંતર બેસી જ રહ્યા. તે પછી ઘણા સમય સુધી બંને પગ પર ઊભા રહ્યા. પછી ઘણા સમય સુધી એક પગ પર અને પછી એક પગની આંગળીઓના બળ પર ઊભા રહ્યા. થોડો સમય તો તેઓ ફળાહાર કરતા રહ્યા. પછી સૂકા પાંદડા ખાઈને તપ કરવા લાગ્યા. ત્યાર પછી ઘણા સમય સુધી તેઓ માત્ર જળ પીને રહ્યા. પછી વાયુના આહાર પર અને અંતમાં સર્વથા આહારનો ત્યાગ કરી દીધો. હે નારદજી, અદિતિ પોતાના અંતકરણ દ્વારા સચ્ચિદાનંદ ઘન પરમાત્માનું ધ્યાન કરતા રહીને 1000 દિવ્ય વર્ષો સુધી તપસ્યા કરતા રહી. ત્યાર પછી દૈત્યોએ અદિતિને ધ્યાનથી વિચલિત કરવા માટે પોતાની દાઢોના અગ્રભાગથી અગ્નિ પ્રગટ કર્યો. તે અગ્નિથી તેમણે તે વનને ક્ષણવારમાં બાળી નાખ્યું. તે વન 100 યોજન વિસ્તારનું હતું અને તે નાના પ્રકારના જીવજંતુઓથી ભરેલું હતું. જે દૈત્ય અદિતિનું અપમાન કરવા માટે ગયા હતા તે બધા અગ્નિમાં બળીને ભસ્મ થઈ ગયા. માત્ર દેવ માતા અદિતિ જીવિત રહ્યા, કેમ કે દૈત્યોનો વિનાશ અને સ્વજનો પર અનુકંપા કરનારા ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રે તેમની રક્ષા કરી હતી. અધ્યાય 9 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.